මජ්ඣිම නිකායෝ 2.3.1 තේවිජ්ජ වච්ඡගොත්ත සුත්තං ඒවං මේ සුතං ඒකං සමයං භගවා වේසාලියං විහරති මහාවනේ කූටාගාරසාලායං තේන කෝපන සමයේන වච්ඡගොත්තෝ පරිබ්බාජකෝ ඒක පුණ්ඩරීකේ පරිබ්බාජකාරාමේ පටිවසති අතකෝ භගවා පුබ්බන්හ සමයං නිවාසෙත්වා පත්ත චීවරං ආදාය වේසාලියං පින්ඩාය පාවිසි අතකෝ භගවතෝ ඒතදහෝසි අතිප්පගෝකෝතාව වේසාලියං පින්ඩාය චරිතුම් යන්නුනාහං යේන ඒක පුණ්ඩරීකෝ පරිබ්බාජකාරාමෝ යේන වච්ඡගොත්තෝ පරිබ්බාජකෝ තේනුපසංකමෙයන්ති අතකෝ භගවායේන ඒක පුණ්ඩරීකෝ පරිබ්බාජකාරාමෝ යේන වච්ඡගොත්තෝ පරිබ්බාජකෝ තේනුපසංකමි අද්දසාඛෝ වච්ඡගොත්තෝ පරිම්බාජකෝ භගවන්තං දුරතෝව ආගච්ඡන්තං දිස්වාන භගවන්තං ඒතදවෝච ඒතුකෝ භන්තේ භගවා ස්වාගතම් භන්තේ භගවතෝ චිරස්සංඛෝ භන්තේ භගවා ඉමං පරියාය මකාසි යදිදං ඉදා ගමනාය නිසීදතු භන්තේ භගවා ඉදමාසනං පඤ්ඤත්තන්ති නිසීදි භගවා පඤ්ඤත්තේ ආසනේ වච්ඡගොත්තා භික්ඛෝ පරිම්බාජකෝ අඤ්ඤතරං නීචං ආසනං ගහෙත්වා ඒකමන්තං නිසීදි ඒකමන්තං නිසින්නෝකෝ වච්ඡගොත්තෝ පරිබ්බාජකෝ භගවන්තං ඒතදවෝච සුතං මේතං භන්තේ සමනෝ ගෝතමෝ සම්බඤ්ඤෝ සම්බදස්සාවි අපරිසේසං ඥාන දස්සනං පටිජානාති චරතෝ ච මේ තිට්ඨතෝ ච සුත්ත तस्स च जागरस्स च सततं समितं ज्ञानदस्सनं पञ्चपण्डितान्ति येते भन्ते एव महांसो समनो गौतमो सम्बन्यो सम्बदंसावि अपरिशेषं ज्ञानदस्सनं पटिजानाति चरतो च मे तिष्ठतो च सुतस्स च जागरस्स च सततं समितं ज्ञानदस्सनं पच्छुपट्ठितन्ति कच्चिते भन्ते भगवतो उत्तवादिनो न च भगवन्तं अभूतेन अम्भाचिङ्खन्ति धम्मस्स चानुधम्मं व्याकरुन्ति न च कोचि सह धम्मिको वादानुवादो गारह्यं ठानं आगच्छतीति येते वच्च एव मांसु समनो गौतमो सम्बन्यो सम्बदंसावि अपरिशेषं ज्ञानदस्सनं पटिजानाति चरतो च मे तिष्ठतो च सुतस्स च जागरस्स च सततं समितं ज्ञानदस्सनं पच्छुपट्ठितन्ति न मे ते उत्तवादिनो अम्भाचिङ्खन्ति च पनमं ते असता अभूतेनाति कथं व्याकरमानापनमयं भन्ते उत्तवादिनो चैव भगवतो अस्साम न च भगवन्तं अभूतेन अम्भाचिङ्खेयाम धम्मस्स चानुधम्मं व्याकरेयाम न च कोचि सह धम्मिको वादानुवादो गारह्यं ठानं आगच्छेयाति ते विज्जो समनो गौतमोतिखो वच्च व्याकरमानो उत्तवादी चैव मे अस्स न च मं अभूतेन अम्भाचिङ्खेय धम्मस्स चानुधम्मं व्याकरेय न च कोचि सह धम्मिको वादानुवादो गारह्यं ठानं आगच्छेय अहं हि वच्च यावदेव आकङ्क्षामि अनेकविहितं पुंवे निवासं अनुसरामि सेयथेदं एकं पिजातिं द्वे पिजातियो फेयाल इति साकारं सौन्देशं अनेकविहितं पुंवे निवासं अनुसरामि अहं हि वच्छयावदेव आकंखामि। दिम्बेन चक्षुना विसुन्धेन अतिकंथ मानुसकेन सत्ते पश्यामि। चवमाने उपपञ्जमाने हीने पनीते सुवन्ने दुम्बन्ने सुगते दुंगते। पेयाल यथा कम्मूपगे सत्ते पजानामि। अहं हि वच्च आसवानं खयानासवं चेतो विमुत्तिं पञ्ञा विमुत्तिं दिट्ठेव धम्मे। सयं अभिज्ञा सच्छिकत्वा उपसंपज्ज विहरामि। ते विज्जो समनो गौतमो तिखो वच्च व्याकरमानो वुत्तवादी चेव मे अस्स न च मं अभूतेन अम्भाचिङ्खेय। धम्मस्स चानुधम्मं व्याकरेय न च कोचि सह धम्मिको वादानुवादो। गारह्यं ठानं आगच्छेयाति एवं वुत्ते वच्छगुत्तो परिम्बाजको। भगवन्तं एतदवोच अथिनुखो भो गौतमकोचि गिहि गिहि संयोजनं अप्पहाय। कायस्स भेदा दुःखस्सन्त करोति नत्थि खो वच्छ कोचि गिहि गिहि संयोजनं अप्पहाय। कायस्स भेदा दुःखस्सन्त करोति अत्थिपन भो गौतम कोचि गिहि गिहि संयोजनं अप्पहाय। कायस्स भेदा सग्गुपगोति नखो वच्च एकन्येव सतं न द्वे सतानि न तीनि सतानि न चत्तारि सतानि न पञ्च सतानि। अथ को भियो ये गिहि संयोजनं अप्पहाय। कायस्स भेदा सग्गुपगाति अथिनुखो भो गौतम कोचि आजीवको। कायस्स भेदा दुःखस्सन्त करोति नत्थि खो वच्छ कोचि आजीवको। कायस्स भेदा दुःखस्सन्त करोति अथिपन भो गौतम कोचि आजीवको। कायस्स भेदा सग्गुपगोति इतो खोसो वच्च एकनौतो कप्पो यमहं अनुस्सरामि। नाभिजानामि कंचि आजीवकं संगोपगं अन्यत्र एकेन। सोपासि कम्मवादी किरियवादीति एवं संते भो गौतम शून्यं अदुं तिथायतनं අන්තමස සග්ගෝපගේනාපීති ඒවං සන්තේවච්ච සුඤ්ඤං අදුං තිත්ථායතනං අන්තමස සග්ගෝපගේනාපීති ඉදම වෝච භගවා අත්තමනෝ වච්චගොත්තෝ පරිම්බාජකෝ භගවතෝ භාසිතං අභිනන්දීති තේ විජ්ජ වච්චගොත්ත සුත්තං නිට්ඨිතං